શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 31મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, પતિવ્રતા નારીએ પોતાને મન પતિ જ ઈશ્વર માનેલો હોય છે, તેથી તેમણે ઈશ્વરની જેમ આદરપૂર્વક પતિની સેવા કરવી. પ્રતિદિન પ્રાતઃકાળે જાગ્રત થઈ સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, અપવિત્ર પદાર્થોનો સ્પર્શ ન કરવો, ઘરના ઉપકરણોને સ્વચ્છ રાખવા અને પોતાના પતિની સેવામાં સદાય તત્પર રહેવું, પતિને વસ્ત્રથી ગાળેલા જળ વડે સ્નાન કરાવી તેમને ધોયેલા વસ્ત્રો પહેરવા આપવા ને પ્રેમપૂર્વક ફરી તેમના ચરણકમળનું પ્રક્ષાલન કરવું ને પતિને શુદ્ધ આસન ઉપર બેસાડીને તેમના ભાલમાં, બંને બાહુમાં અને હૃદયમાં ચંદનચર્ચી, કંઠમાં સુગંધિમાન પુષ્પની માળા ધારણ કરાવવી. ત્યાર પછી અમૃતની સમાન પ્રાતઃકાળનું ભોજન અર્પણ કરી કાંતાય નમઃ આ મંત્ર બોલીને ભાવથી કાંતનું અર્થાત પતિનું પૂજન અને સ્તુતિ કરી તેમને પ્રણામ કરવા, પછી પ્રકાશમાં અન્નને જોઈ શુદ્ધ કરી ફરી સ્નાનથી શુદ્ધ થઈ પવિત્ર સ્થળમાં પતિને રુચિકર રસોઈ બનાવવી ને પતિને પ્રેમથી ભોજન કરાવવું. પતિવ્રતા નારીએ પતિના જમ્યા પછીથી જ જમવું, બેસ્યા પછી બેસવું, તે સૂઈ જાય પછી સૂવું અને પતિના જાગ્યા પહેલાં જાગવું. અલંકાર ધારણ કર્યા વિનાનું પોતાનું શરીર ક્યારેય પણ પતિને દેખાડવું નહીં. પતિ કોઈ કામ પ્રસંગે દેશાંતર જાય ત્યારે શરીરને વસ્ત્રાલંકારોથી શણગારવું નહીં. પતિના આયુષ્યની વૃદ્ધિને માટે પતિનું નામ ઉચ્ચારણ કરવું નહીં. તે નામ બીજા કોઈ પુરુષનું હોય તો તે નામ પણ ક્યારેય લેવું નહીં. કોઈક કારણવશાત પતિ પોતાના ઉપર ક્રોધ કરે છતાં સામો ક્રોધ કરવો નહીં. ચૂંટિયું ભરવા આદિકનું તાળન કરે છતાં પ્રસન્ન રહેવો. ઘરના દરવાજે બહુ લાંબો સમય સુધી ઊભવું નહીં. ક્યારેય પણ ઊંચે સ્વરે બોલવું નહીં. પતિ બોલાવે ત્યારે ઘરનું ગમે તેવું કામ છોડી તત્કાળ પતિ સામે હાજર થવું ને કહેવું કે હે સ્વામીન, આ હું આવી, આપશ્રીની જે ઈચ્છા હોય તેની આજ્ઞા કરો. આ પ્રમાણે એકદમ ધીરેકથી વચન બોલવું. તેવી જ રીતે પતિએ ન કહ્યું હોય છતાં ભગવાનની પૂજાના ઉપકરણો તૈયાર કરી આપવા, જે સમયે જે વસ્તુની ઉપયોગીતા હોય તે સમયે તે વસ્તુ લાવીને પતિ પાસે મૂકવી, પતિને ગમતું અને તેમનું જમતા બચેલું અન્ન કે ફળાદિકનું ભક્ષણ કરવું, તેમજ પતિએ અર્પણ કરેલા ભોજ્ય પદાર્થને મહાપ્રસાદ જાણી ગ્રહણ કરવો. પતિવ્રતા નારીએ દેવતા, પિતૃ, અતિથિ, ગાય, ભિક્ષુક અને નોકરવર્ગને જમાડ્યા વિના જમવું નહીં. પતિવ્રતા નારીએ બ્રાહ્મણ, દુર્બળ, અનાથ, ગરીબ, અંધ અને કૃપણ વગેરે કોઈપણ ભૂખ્યા માણસને અન્ન આપી પોષણ કરવું. પતિવ્રતા નારીએ ઘરના ઉપયોગી ખાંડણીઓ, મૂસળ, સુપડું આદિ ઉપકરણોને યોગ્ય સ્થાને ગોઠવીને રાખવા, સ્વભાવે સદાય પ્રસન્ન રહેવું, ઘરના દરેક કામમાં ખૂબ જ ચાતુરી વાપરવી, ધનનો ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું ને પતિને પૂછ્યા વિના ઉપવાસાદિક વ્રત ન કરવા, લૌકિક મેળાઓને જોવાનો ત્યાગ રાખવો, સત્સંગના પ્રસંગમાં તીર્થયાત્રાએ કે વિવાહે એકલીએ ન જવો, સુખપૂર્વક નિદ્રા કરી રહેલા, બેઠેલા, પોતાની ઈચ્છાનુસાર કોઈ આનંદની ક્રીડા કરી રહેલા પતિને ગમે તેવું અગત્યનું કામ પડે છતાં ક્યારેય પણ ખલેલ પહોંચાડવી નહીં. સ્ત્રીએ જ્યાં સુધી રજસ્વલા ધર્મમાં હોય ત્યાં સુધી સ્નાન કરવું નહીં. ત્રણ રાત્રિ પર્યંત પતિને પોતાનું મુખ દેખાડવું નહીં તથા વચન સંભળાવવું નહીં. ચોથે દિવસે સ્નાન કરી પોતાના પતિના મુખનું દર્શન કરવું. પોતાના પતિ સિવાયના અન્ય પુરુષનું મુખ ક્યારેય પણ ન જોવું. અને જો ક્યારેક જોવાઈ જાય તો મનમાં પતિનું ધ્યાન કરી સૂર્યનું દર્શન કરવો. પતિનું આયુષ્ય ઈચ્છતી પતિવ્રતા નારીએ પોતાના અંગ ઉપરથી હળદર, કંકુ, સિંદૂર, આંખમાં કાજળ, કંચુકી, તાંબુલ તથા મંગલસૂત્ર ક્યારેય પણ દૂર ન કરવા, તેમજ સુગંધિમાન તેલ નાખીને ફૂલ સાથે કેશ ગૂંથવા તથા હાથમાં કંકણ અને કાનના આભૂષણનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. વળી પતિવ્રતા નારીએ ધોબણ સ્ત્રીની સાથે ક્યારેય પણ સખીપણું ન કરવું, તેમજ સત્કાર્યોમાં સંદેહ કરનારી, પાખંડ માર્ગનું અનુકરણ કરનારી સંન્યાસી સ્ત્રીની સાથે, તેમજ દુર્ભાગ્યવાળી, વિશ્વાસઘાતીની આમ તેમ નજરો કરનારી અને સ્ત્રીના વેશમાં નપુંસક નારીની સાથે ક્યારેય પણ સખીપણું ન કરવું, તેમજ પુરુષના વેશને ધરનારી, બહુ વાતો કરનારી, અન્યના ઘેર ભટકનારી, જુગાર રમનારી, ચાડી ચુગલી કરનારી, ગાંજો, ભાંગ, અફીણ, છીકણી આદિક માદક વસ્તુઓનું સેવન કરનારી, વેશ્યા, અતિશય ક્રોધી, પરને પરાભવ પમાડવા સમર્થ, ચોરી કરનારી, વ્યભિચારીણી, ચંચળ સ્વભાવવાળી, અતિશય ભોજન કરનારી અને પોતાના પતિનો દ્વેષ કરનારી, આટલી સ્ત્રીઓની સાથે પતિવ્રતા નારીએ ક્યારેય પણ સખીપણું ન કરવું, તે સાથે બોલવું નહીં, ક્યારેય સમૂહથી એકલા પડવું નહીં અને વસ્ત્ર વિના નગ્ન સ્નાન પણ ક્યારેય કરવું નહીં. પતિવ્રતા નારીએ ક્યારેય પણ ખાંડણિયા ઉપર, સાવરણી ઉપર, પથ્થરના ટુકડા ઉપર, ફરતા યંત્ર ઉપર અને ઉમરા ઉપર ન બેસવું, તેમજ પોતાના પતિ સાથેના અવસર વિના ક્યારેય નિર્લજ્જપણું ન આચરવું. પતિને જે કાર્યમાં રુચિ હોય તે કાર્યમાં જ પ્રેમવાળી થાવું, ઊંચા આસને ન બેસવું અને પારકે ઘેર બેસવા ન જવું, સાંભળનારને શરમ આવે તેવા ગુહ્ય શબ્દો ન બોલવા, ગાળ આદિક અપશબ્દો ન બોલવા, ગુરુ, સસરા, જેઠ આદિ વડીલોની સમીપે ઉચ્ચ સ્વરે બોલવું નહીં અને હસવું પણ નહીં, તેમજ વડીલોની હાજરીમાં પોતાના સમીપ સંબંધવાળા પુરુષોની સાથે પણ બોલવું નહીં અને સંબંધ વિનાના પુરુષોનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહીં. સંન્યાસી, વેપારી, વૈદ્ય તથા વૃદ્ધ પુરુષોની સાથે જેટલા વ્યવહારિક કાર્યનું પ્રયોજન હોય તેટલું જ બોલવું. પતિવ્રતા નારીએ ઘોડા આદિ પુરુષ પશુજાતિને પણ બુદ્ધિપૂર્વક ન જોવો, કોઈની સાથે કજિયો ન કરવો, કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. પતિવ્રતા નારીને માટે પોતાનો પતિ જ એક પરમ દૈવત કહેલો છે, એથી પોતાના પતિને જ હંમેશા પૂજવો, તેમનું વચન ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. પતિવ્રતા નારીએ પોતાનો પતિ નપુંસક હોય, રોગી હોય, દરિદ્ર હોય કે વૃદ્ધ હોય, અથવા કજિયો કરવાના સ્વભાવવાળો હોય તથા જન્મથી ભાગ્યહીન હોય તો પણ પતિની સેવા અવશ્ય સર્વ પ્રકારે કરવી. પતિવ્રતા નારીએ પતિની પ્રસન્નતામાં પ્રસન્ન થવું, દુઃખે દુઃખી થવું, સંપત્તિના સમયે કે વિપત્તિના સમયે હંમેશા પતિને અનુકૂળ થવું, પતિને ઘરમાં ઘી, મીઠું, તેલ આદિક વસ્તુઓ ખોટી હોય છતાં ઘરમાં નથી એમ ન કહેવું, પતિને બહુ પ્રયાસ કરવો પડે તેવા કાર્યમાં જોડવા નહીં, પતિને બહારથી આવેલા જોઈ બે હાથ જોડી વિનયથી નમ્ર થઈ પતિવ્રતા નારીએ તત્કાળ ઊભા થઈ પગ ધોવા, જળ, બેસવા આસન અને મુખમાં પાનબીડું આપી વીંજણાથી પવન ઢોળવો અને પગચંપી કરવી, મધુર અને ખેદનું નિવારણ કરે તેવા પ્રિય વચનો બોલીને ભક્તિભાવપૂર્વક પોતાના પતિને પ્રસન્ન કરવા. પતિવ્રતા નારીને મન પતિ છે એ જ દેવ, ગુરુ, તીર્થો અને વ્રતો છે, તેથી ક્યારેય પણ પતિનું અપમાન ન કરવું. પોતાના પતિ સિવાયના દેવ, મનુષ્ય, ગાંધર્વ, યુવાન, બહુ અલંકૃત, દ્રવ્યવાળા અને રૂપાળા પુરુષને વિષ્ટાતુલ્ય જાણવા, છાયા જેમ દેહને અનુસરે તેમ પતિવ્રતા નારીએ સદાય પતિને અનુસરવું અને સહચારિણી થવું. આ પ્રમાણે વિવાહ સમયે બ્રાહ્મણે કહેલું હોય છે તેને અવશ્ય યાદ રાખવું. પતિની આજ્ઞા લઈને જ નિત્ય કે નૈમિત્તિક એવા એકાદશી આદિક વ્રતના ઉપવાસ કે ચાતુર્માસના નિયમો કરવા, ઉપરોક્ત ધર્મોમાંથી કોઈ પણ એક ધર્મનો ભંગ થાય તો પતિવ્રતાએ તત્કાળ તેમનું પ્રાયશ્ચિત્ત કરવું. સવારે જાગ્રત થવાથી લઈને અહીં સુધી કહેલા સર્વે પોતાના નિયમોમાંથી કોઈ પણ નિયમનો અજાણતા ભંગ થાય તો એક એક વ્રતના ભંગનો એક એક અલગ અલગ ઉપવાસ કરવો. જો પતિવ્રતા નારી બ્રહ્માના પાંચમા મુખથી નીકળેલા અપશબ્દો બોલે તો એક પાદકૃચ્છ્ર વ્રત કરવું. તે વ્રત આ પ્રમાણે કરવું. પહેલા દિવસે એક ટાણું જમવું, બીજે દિવસે રાત્રે એક વખત જમવું, ત્રીજે દિવસે માગ્યા વિના કોઈ બોલાવે તો જમવું અને ચોથે દિવસે ઉપવાસ કરવો તેને પાદકૃચ્છ્ર વ્રત કહેલું છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં સુવાસિની એવી પતિવ્રતા નારીના ધર્મો સંક્ષેપથી કહ્યા. જગતમાં પતિવ્રતા નારી મળવી બહુ દુર્લભ છે. જે સ્ત્રી પોતાની પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વ્રત અને ઉપવાસ કરે છે તે પોતાના પતિની આયુષ્ય હરનારી થાય છે અને મૃત્યુ પછી નરકમાં પડે છે. જો પતિવ્રતા નારી પોતાના પતિવ્રતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે તો તેણે આચરેલા સમસ્ત દાન ઉપવાસાદિક સુકૃતો પણ સર્વ પ્રકારે નિષ્ફળ જાય છે. જે સ્ત્રી મન કર્મ વચને પણ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી તે નારીને પોતે કરેલા સુકૃતોનું અનંતગણું બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી વાણીથી પણ પર પુરુષની પ્રાપ્તિરૂપ દોષથી દૂષિત થઈ નથી, જે હંમેશા બહાર અને અંદર પવિત્રપણે રહી છે, જે ધીરજશાળી છે અને પતિવ્રતાના ધર્મમાં વર્તે છે અને પરપુરુષના સંગરૂપ યોનિદુષ્ટ થઈ નથી, તે નારી આખા જગતને ધારણ કરવા સમર્થ હોય છે તેમ નિશ્ચય જાણો. જે સ્ત્રી એકવાર યોનિ દૂષિત થઈ હોય તે સ્ત્રી માટે ઋષિમુનિઓએ એવું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવ્યું નથી કે તે વ્રત કરીને તે ફરી પતિવ્રતા શબ્દને યોગ્ય થાય, અર્થાત ન જ થાય. પ્રાયશ્ચિત્ત કરે તો પાપ જરૂર નાશ પામે છે પણ પતિવ્રતાપણું પ્રાપ્ત થતું નથી. ઋષિઓએ વાણીના દોષથી દૂષિત થયેલી માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે પ્રમાણે કરવાથી પુનઃ પતિવ્રતા કહેવાય છે. પણ યોનિથી દૂષિત થયેલી નારીને એ દોષના કારણે હજારો કલ્પાંતરોમાં પણ ઉત્તમ લોકની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તિર્યગ યોનિને પામે છે. તેવી સ્ત્રી જો કદાચ મનુષ્ય જન્મ પામે છે તો તે ભુંડ અને સ્વાનભક્ષક એવી ચાંડાળ યોનિમાં જન્મે છે. જે સ્ત્રી પોતાનો પતિ કંઈ કહે ને ક્રોધથી પતિને સામે ઉત્તર આપે છે તે સ્ત્રી ગામની કૂતરી થાય છે અથવા નિર્જન વનમાં શિયાળ થાય છે. જે દુર્મતી સ્ત્રી પતિને છોડીને પરપુરુષનો સમાગમ કરવા એકાંત સ્થળમાં માત્ર જાય છે તે સ્ત્રી ક્રૂર સ્વભાવવાળા અને વૃક્ષોથી કોટરમાં રહેતા ઘુવડનો જન્મ પામે છે. પતિ તાડન કરે ત્યારે જે સ્ત્રી સામો પતિને તાડન કરવા ઈચ્છે છે તે સ્ત્રી વાઘણ અથવા બિલાડી થાય છે. જે સ્ત્રી અન્ય પુરુષ સામે કામભાવે કટાક્ષથી જુએ છે તે બીજા જન્મમાં વાંકા નેત્રવાળી અથવા કાણી થાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને એકલી જ મિષ્ટાન્ન જમે છે તે ગામની ભૂંડણી અથવા પોતાની જ વિષ્ટા ખાનારી વાગોળ થાય છે. જે સ્ત્રી પતિને તુંકારે બોલાવે છે તે સ્ત્રી બીજા જન્મમાં મૂંગી થાય છે. જે સ્ત્રી પોતાના પતિની બીજી પત્ની સાથે ઈર્ષા કરે છે તે બીજા જન્મે દુર્ભાગ્યવાળી થાય છે. જે સ્ત્રી પોતાની પતિની દ્રષ્ટિને છેતરીને કુતૂહલથી કોઈ પર પુરુષને નિહાળે છે તે સ્ત્રી પૃથ્વી પર કાણી દુર્મુખી કે કુરૂપી જન્મે છે. જે સ્ત્રી એક પતિવ્રતાપણાના આચારથી ભ્રષ્ટ થાય છે તે સ્ત્રી પિતા માતા અને પતિના ત્રણ કુળને નરકમાં નાખે છે તેમજ આલોકમાં તથા પરલોકમાં દુઃખી થાય છે। પતિ સ્વધર્મમાં નિષ્ઠાવાન હોય છતાં સ્ત્રીના શીલભંગને કારણે મહાકષ્ટે કરીને પ્રાપ્ત કરેલા સ્વર્ગમાંથી તેમનું પતન થાય છે તેથી સ્ત્રીના ચારિત્ર્યનું રક્ષણ થવું જોઈએ। સ્ત્રીઓએ સર્વે પ્રકારના સુકૃતના પાત્રભૂત આ શરીરને સુખના આભાસ જેવા જણાતા પરપુરુષના સ્પર્શ થકી મહાપ્રયત્ને કરીને પણ બચાવવો। પતિવ્રતા ધર્મના પ્રભાવથી સ્ત્રી આલોકમાં મોટી કીર્તિને પામે છે અને સ્વર્ગમાં અક્ષય નિવાસ પામે છે તેમજ લક્ષ્મીજીની સાથે સખીપણું મેળવે છે। જે પતિવ્રતા નારીનો પતિ શ્રી વાસુદેવ ભગવાનથી વિમુખ હોય અથવા બ્રહ્મહત્યાદિ મહાપાપને કરનારો હોય તો સ્ત્રીએ તેનો ત્યાગ કરી દેવો અને જો તે પાપનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય અને શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરવા લાગે તો ફરીથી ઈશ્વરની પેઠે સેવવો। પતિવ્રતા નારી પોતાના શરીરમાં જેટલા રોમ છે તેના 10,000 કરોડ વર્ષ પર્યંત સ્વર્ગલોકમાં પોતાના પતિની સાથે આનંદ કરતી સુખ ભોગવે છે। પતિવ્રતા નારીને જન્મ દેનાર માતા પિતાને ધન્ય છે અને જે ઘરમાં તે પતિવ્રતા નારી પરણીને પધારે છે તે પતિને પણ ધન્ય છે। જે પુરુષના 100 જન્મોના ભેળા થયેલા પુણ્યનો ઉદય થાય ત્યારે જ તેમને ઘેર આવી પતિવ્રતા નારીનું આગમન થાય છે। પતિવ્રતા નારીના પુણ્યના પ્રતાપે પિતૃવંશ માતૃવંશ અને પતિનો વંશ એમ ત્રણેય વંશજોને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે। તેવી નારી અકાર્ય કરનારા પતિત અને સ્વધર્માદિ ગુણો રહિતના પતિનો અને પોતાનો પણ ઉદ્ધાર કરે છે। સૂર્યદેવ પણ ભય પામતા પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે તેમજ ચંદ્રદેવ અને વાયુ પણ પોતાને પવિત્ર થવા સ્પર્શ કરે છે પરંતુ બીજા કોઈ ભાવથી નહીં। આ પૃથ્વી પર જેટલા તીર્થો રહેલા છે તે સમગ્ર તીર્થો પતિવ્રતા નારીના ચરણમાં નિવાસ કરીને રહે છે અને સર્વે દેવતાઓ તથા તપસ્વીઓનું તેજ પણ પતિવ્રતા નારીના શરીરમાં રહેલું છે। પતિવ્રતા નારીના ચરણથી ધરતી પણ તત્કાળ પવિત્ર થાય છે અને કોઈ પાપી પુરુષ જો આવી પતિવ્રતા સ્ત્રીને નમસ્કાર કરે છે તો તત્કાળ પાપથી મુક્ત થાય છે। આવી મહાપુણ્યશાળી પતિવ્રતા નારી પોતાના પ્રભાવથી આ ત્રિલોકીને એક ક્ષણવારમાં નાશ કરવા માટે સમર્થ થાય છે। બીજી પતિવ્રતા નારીઓ એવી અરુંધતી સાવિત્રી અનસૂયા શાંડિલી અહલ્યા સત્યા દ્રૌપદી શતરૂપા મેના સુનીતિ સંજ્ઞા સ્વાહા અને લોપામુદ્રા જેવી પતિવ્રતા નારીઓ આ પૃથ્વી પર વિરલ છે। તેવી નારીઓ ભાગ્યે જ જોવા મળે છે। હે શ્રેષ્ઠ વિપ્ર કુત્રી તુલ્ય સ્ત્રીઓ તો સર્વત્ર ઘેર ઘેર જોવા મળે છે પરંતુ મનુષ્ય યોનિમાં જન્મ્યા છતાં પણ જે સ્ત્રીના ચરણમાં દેવલોકની દેવાંગનાઓ પણ આશ્ચર્યથી વંદન કરે એવી પતિવ્રતા નારીને ધન્ય છે। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રી ધર્મોમાં પતિવ્રતા નારીના ધર્મોનું નિરૂપણ કર્યું। એ નામે 31મો અધ્યાય પૂર્ણ થયો।